શ્રીમચ્છારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરાનનમ શ્રીહરિ તુંગે પીઠવરે સ્થિતં પરિવ્રતં સદભક્તવૃંદેર્યથા તારાભિર્વિધુ મર્જ્યમાનમુરુધા તૈશ્ચંદનેર્કૌસુમેર આરેર્શેખર પંક્તિભિશ્ચરદયે શુક્લાંબરં ચિંતયે વરણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતાં સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજ્ય સંતો ઘનશ્યામ મહારાજના 12મા પાટોત્સવના મુખ્ય યજમાન શ્રી નેવિલભાઈ નાનુભાઈ ગજેરા એમના સુપુત્ર ઋષિ સોહમ તથા પરિવારજનો તથા જેમની સ્મૃતિમાં આ કથા થઈ રહી છે એવા અક્ષર નિવાસી પરમ ભક્તરાજ કલ્યાણ બાપા કામલિયા એમના સુપુત્ર પ્રવીણભાઈ તથા પૌત્ર મનોજભાઈ મયંકભાઈ કૃણાલભાઈ સર્વે પરિવારજનો સર્વે વહાલા ભક્તજનો પૂર્વકથાના પ્રસંગમાં શેખ ભાટથી શ્રીજી મહારાજ લાલજી સુથારને ભૂમિયા તરીકે સાથે લઈ અને કચ્છમાં જવા નીકળ્યા છે. આ રીતે તૈયારી સાથે મહારાજ સાથે લાલજી સુથારને મહારાજ કચ્છમાં જવા માટે નીકળ્યા છે. રસ્તામાં ભેલા ગામ આવે ત્યાં રાત્રિ રોકાણા, બીજે દિવસે ત્યાંથી આગળ ચાલતા થયા. બપોરનો સમય થયો હશે, સામે એક ભિક્ષુક મળ્યો છે, એકદમ દરિદ્ર છે. એમના શરીર ઉપર વસ્ત્ર નથી, ભૂખથી એનું પેટ ને વાંસો બે એક થઈ ગયા છે. નિષ્કુળાનંદ સ્વામી પોતે સાથે છે લાલજી સુથાર, એમણે ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, એક વિપ્ર દારી દરી દીન અન્ન વસ્ત્રે કરી અતિ ખીન. એક વિપ્ર એકદમ દારિદ્રી, પાછો દીન, અને અન્ન વસ્ત્રે કરી અતિ ખિન્ન એટલે દુખી છે. એનું દર્શન કરતા જ એવું લાગે કે ઘણા દિવસથી એને અનાજ મળ્યું નથી. તેને આપ્યા વસ્ત્ર ઉતારી પેંડા પાકને સુખડી સારી. મહારાજે લાલજી ભગતને કીધું, ભગત આ બિચારો કેટલો ગરીબ માણસ છે, એને કંઈ ઘણા દિવસથી અનાજ મળ્યું નહીં હોય, તો એને આપણી સાથે ભાતું છે ને એને આપી દો. લાલજી સુથારે આમ આપ્યું, અર્ધું આપ્યું હશે, અર્ધું રાખ્યું. મહારાજ કે બધું આપી દો ને. એ બિચારો કેટલા દિવસનો ભૂખો છે, એની ભૂખ નહીં જાય. મહારાજ અતિ દયાળુ છે, બધું પેંડા સુખડી જે હતું એને અપાવી દીધું છે. એના શરીર ઉપર વસ્ત્ર નહોતું ને, મહારાજે પોતે વસ્ત્ર ઉતારીને આપી દીધું છે. મહારાજ પણ એવા ત્યાગી હતા, અને એ શરૂઆતના વર્ષોમાં મહારાજ સાધુ વેશ રાખતા. મહારાજે જે ધોતી પહેરી હોય એને ઉપર જે વસ્ત્ર હતું ને એ કાઢી અને મહારાજે એને આપી દીધું છે. તેને આપ્યા વસ્ત્ર ઉતારી. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મહારાજે પોતાનું વસ્ત્ર ઉતારીને એને આપી દીધું છે. મહારાજના હૃદયમાં કેવી દયા હશે, દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી. આપણે દરરોજ આરતીમાં પહેલું જ મહારાજનું ચાલુ થાય વિશેષણ કે સહજાનંદ દયાળુ. મહારાજ અતિ દયાળુ હતા. કોઈને દુખ્યો જોઈ અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. પ્રેમાનંદ સ્વામી લખે, આપણે દરરોજ નિયમ ચેષ્ટામાં બોલીએ છીએ, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. મહારાજનો અતિ દયાળુ સ્વભાવ છે. પર દુઃખ હારી રે વારી બહુનામીનો. મહારાજનો સ્વભાવ પર દુઃખ હારી છે, કે બીજાના દુઃખને હરવાનો મહારાજનો સ્વભાવ છે. મહારાજે પોતાનું વસ્ત્ર ઉતારીને આપી દીધું. અને મહારાજના આપણે લીલા ચરિત્રો બધા શ્રવણ કરીએ તો મહારાજની કોઈ પૂજા કરે, વસ્ત્ર ઓઢાડે એટલે મહારાજ તુરંત, કોઈ બ્રાહ્મણ આવે, કોઈ ગરીબ આવે, મહારાજ આપી દે. અને એટલા માટે તો અત્યારે આપણે પ્રસાદીના વસ્ત્રોના દર્શન થાય છે. દરેક મંદિરોમાં પ્રસાદીના સંગ્રહ સ્થાનોમાં જુઓ, મહારાજ આવ્યું નથી, આપ્યું નથી. આજે કેટલી પ્રસાદીના વસ્ત્રો, એના આપણને દર્શન થાય છે. આ મહારાજનો સ્વભાવ હતો. વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ, હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, સભા થઈ, અને એ વખતે બહુ મોટી સંખ્યામાં હરિભક્તો આવ્યા હતા. અને મહારાજનું પૂજન કરવાનું બધા હરિભક્તો આવતા હતા. જુદા જુદા દેશમાંથી હરિભક્તો આવ્યા હતા, મહારાજને વસ્ત્રાભૂષણો ધરાવ્યા હતા. બ્રહ્માનંદ સ્વામીને થયું કે હમણાં કોઈ આવશે ને મહારાજ આપી દે બધું. કોઈ બ્રાહ્મણ, કોઈ ગરીબ, કોઈ કોઈની ઉપર રાજીપો થઈ જાય તો ઉતારીને મહારાજ આપી દેશે આવા ઘરેણા, આવા વસ્ત્રો, અને હજી દેવને નથી. એટલે બ્રહ્માનંદ સ્વામીએ જે પૂજારી બ્રહ્મચારી મહારાજ હશે એને કહેવરાવી રાખ્યું, આજ જરાક માજી પૂજા હાલતી હોય ને ટાઈમ થાય એટલે તુરત આરતીનો પ્રારંભ કરજો વહેલો ટાઈમસર. મહારાજે વસ્ત્રાભૂષણો તૈયાર કર્યા હતા અને સીધા મંદિરમાં ગયા આરતીમાં. દેવને સાદા વસ્ત્રો હતા અને જાણીને સાદા આભૂષણોને એટલા નહોતા. મહારાજ ક્યાં દેવને કેમ સાદા વસ્ત્રો છે આભૂષણો નથી? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ દેવ તમારી પાસેથી માગે છે. મહારાજે તુરત ઉતારી અને આપી દીધા કે લ્યો આ દેવને. મહારાજ પાસે કોઈ એવી કિંમતી વસ્તુ આવે તો ધ્યાન રાખે કાઠી દરબારો પણ કે મહારાજ થોડું આપવાનું એને બદલે ઝાઝું આપી દે. પણ મહારાજનો એવો સ્વભાવ, કોઈને જોઈ રાજી થાય કોઈ દિન દુખી બ્રાહ્મણ એને મહારાજ આપી દેતા. આવો મહારાજનો દયાળુ સ્વભાવ. મહારાજ પધાર્યા જ્યારે લોજમાં ત્યારે મહારાજ પાસે કાંઈ નહોતું, એ કોપી નાછાદન વસ્ત્ર માળા. અને એવો ને એવો સ્વભાવ મહારાજે રાખ્યો કે કોઈ વસ્ત્ર આભૂષણો આપે તો મહારાજ આપી દે, બાકી ધોતી ચાદર મહારાજ પહેરતા હોય. અપરિગ્રહ વ્રત તો સ્વામિનારાયણ ભગવાનનું. કોઈ સ્વામિનારાયણ ભગવાનના જીવનનો અભ્યાસ કરે તો નિસ્પૃહીપણું અપરિગ્રહપ્રણું કેટલા વસ્ત્ર આભૂષણો ધનના ઢગલા થાય. મહારાજ તુરત આપી દેતા. અતિ દયાળુ સ્વભાવ મહારાજનો હતો. મહારાજ જમવા બેસે ને તો એ સારી વાનગી દેખાય તો તુરત મહારાજ આપી દે. બાજુ બેઠા હોય એને મહારાજ આપે, થાળ મહારાજ આપી દે. આપવું એવો સ્વભાવ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ માણસા ગામમાં મંદિર થતું, ટીંબી પાસે માણસા એવું નાગરમાં, એ પ્રસાદીનું સ્થાન ગુણાતીતાનંદ સ્વામીએ મંદિર બાંધેલું, જીર્ણ થઈ ગયેલું. સ્વામી એ જ પાયા ઉપર નવું મંદિર કરતા હતા સ્વામીની જુવાની ઉંમર. સ્વામી કહેતા પૈસા હતા ને એક ફાળો તો થોડો થયેલો ગામમાં, એટલે જાત મહેનત કરવાની હતી. એ દિવાલના દરેક બેલા ઉપાડેલા છે સ્વામી એમ કહેતા. બે ત્રણ સાધુ, માણસામાં બીજી કઈ વ્યવસ્થા નહીં, મંદિરનું કામ અહીંયા ચાલે, ટીંબી રહેવાનું. ત્યારે મુંબઈથી શેઠિયાઓ આવ્યા છે વાણિયા, શિયાળાનું ટાણું એટલે ખજૂરનું વાડિયું લઈ આવ્યા. જાજો ખજૂર અને ઘી, ચોખ્ખું ઘીનો ડબ્બો અને સાકર. કેટલા તમે દરરોજ ચાલીને જાઓ આવો મંદિરનું કામ આખો દિવસ કરો, તો આ શિયાળાનો ટાઈમ છે તો આ ખજૂરને ઘીમાં પલાળી અને ઠાકોરજીને ધરાવજો અને સંતો તમે જમજો. શેઠિયાઓ આપી ગયા. સ્વામી કે ત્યારે ગળું ચીકણું નહીં ખાવાના નિયમ. અને મનમાં થાય કે આપણે સાધુએ ક્યાં ઘી ને ખજૂર ને એવું ખાવું. એટલે સમુદ્ર કાંઠે જ્યાંથી બેલા નીકળતા ને ખાણ રાખેલી, ત્યાં મજૂરો પાસે મજૂરીથી કઢાવે બેલા. સ્વામી લેવા જાય ગાડાની વાંહે લઈ જાય, ગાડામાં ભરાવે. સ્વામી કે નબળા હોય કાઢી નાખી. પણ પછી મનમાં એમ થયું કે આ ગરીબ માણસો મજૂરી કરે, એને કોઈ દિવસ આવું ખાધું નહીં. એટલે ઘીમાં પલાળેલો ખજૂર જાજ મોટા ડબરા ભરી મહારાજને ધરાવીને લેતા ગયા અને એ મજૂરોની પંક્તિમાં બેહર્યા અને એને ઘી ખજૂર પીરસ્યા. પહેલા તો એને કોઈ દી જોયેલો નહીં ખજૂર. આવ નદી કા સમુદ્ર કાંઠે રહેનારા ગરીબ માણસો, ઘી જોયેલું નહીં. બહેર્યા પણ આમ જોવે ને ચીકણું કે આ નું ભાવે. સ્વામી કે એકવાર જરાક મોઢા માં મૂકો, તો ગળ્યું લાગ્યું ને સારું લાગ્યું. બધા બહુ રાજી થયા. પછી સ્વામી કે એમને બધાને બેસાડ્યા, એમ કીધું કે તમારે છે ને આ માછલા ન ખાવા. એ માછલા મારીને જ ખાતા હોય, એનું શાક કરતા હોય. અને ડુંગળી ડુંગળી ન ખાવી. અરે મા બાપ, અમે માછલા ન ખાઈ, ડુંગળી ન ખાઈ તો ખાઈ હું. પછી સ્વામી કે મને જ મનમાં એમ થયું કે તમે આ માછલા નહીં ખાતા, ભલે ડુંગળી ખાજો બસ, પણ આ આપણે ન ખવાય, આના જીવને હિંસા થાય, એને દુઃખ થાય. તો સ્વામી કે સમજાવ્યું, ભગવાનનું નામ લેજો. અને એ ઘી ખજૂર ખાય ને એટલા બધા રાજી થયા, એટલા રાજી થયા. સ્વામીનો પણ એવો દયાળુ સ્વભાવ હતો, પરોપકારની એવી બધી, જ્યાં દયાવાન થવું ઘટે મહારાજનો સ્વભાવ જાણીને દયાવાન થતા. અત્યારે આ કોરોનાનો કાળ ચાલે છે, શરૂઆતમાં લોકડાઉન હતું, બધું બંધ. પૂજ્ય ગુરુ મહારાજ અહીંયા તરવડા બિરાજે છે, એટલે સ્વામીએ કીધું કે આપણે આજુબાજુના ગામડામાં અત્યારે આ લોકડાઉન છે, બધા માણસોને કોઈને આજીવિકા હોય ન હોય એવું હોય તો આપણે આજુબાજુના ગામડામાં કોઈ સારા માણસો હોય એને કહી રાખો, કે કોઈ વાડીમાં રહેતા હોય કે ગામમાં રહેતા હોય, એમાં કોઈ ભૂખો નથી રહેતો ને, કોઈને કાંઈ અનાજની તકલીફ હોય તો એવું તપાસ કરી, અને આપણે કોઈ એવા ગરીબ હોય, ભૂખા રહેતા હોય, ભલે પછી મજૂરો હોય કે ગામમાં રહેતા હોય, કે એવી તપાસ કરી અને એવા કોઈ હોય ને તો આપણે એને પુગાડી દેવું. એક દિવસ સ્વામીને થયું કે આપણે આજુબાજુના ગામડા છે તો એમાં શિવજી મંદિર હોય, રામજી મંદિર હોય, એમના પૂજારીઓ હોય, કે કર્મકાંડ કરતા બ્રાહ્મણો હોય, એની ઘણી વાર બહુ સામાન્ય પરિસ્થિતિઓ હોય, તો આપણે એને બોલાવો અને એનું આપણે પૂજન કરીએ. તે આજુબાજુના ગામડાઓમાંથી એ રીતે કર્મકાંડ કરનારા બ્રાહ્મણો, શિવજી મંદિર, રામજી મંદિર, એમના બધા પૂજારીઓ એમને બોલાવ્યા, એમનું વસ્ત્રદાનથી પૂજન કર્યું. અને એમને મહિનો ચાલે ને એટલું દરેક સિદ્ધાની સામગ્રી સારામાં સારી હોય અહીંથી વ્યવસ્થા કરાવી અને બધાને અપાવી. ભગવાન દયાળુ છે, દયાના સાગર છે, એ ભગવાનના આપણે ઉપાસક હોઈએ તો એ ભગવાનના ગુણ આપણામાં આવવા જોઈએ, તો એના ઉપાસક કહેવાય. આ મહારાજનો કેવો દયાળુ સ્વભાવ છે. નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે ભક્ત ચિંતામણીમાં, પોતાની હાજરી છે આ પ્રસંગને વર્ણવે છે, કે કવિપ્ર દારી દરી દીના અન્ન વસ્ત્રે કરી અતિ ખિન્ના, તેને આપી આ વસ્ત્ર ઉતારી, પેંડા પાકને સુખડી સારી. અતિ ગરીબ દરિદ્ર જોઈ, ભૂખો જોઈ, મહારાજે લાલજી ભગતને કીધું કે એને આપી દો, આપણી ભેગું છે ને, અડધું આપ્યું. મહારાજ કે બધું આપો ને, એની ભૂખ નહીં જાય. મહારાજ પછી આપણી ભેળું કાંઈ નથી અને હવે કાંઈ રસ્તામાં કાંઈ મળશે નહીં. મહારાજ કહે એને આપણે મળ્યા, ભગવાને આપણને એનો ભેટો કરાવ્યો, આપણો ભેટો કરાવ્યો, તો ભગવાન આપણને નહીં આપી રહે, એને આપી દો બિચારાને. અને એના શરીર ઉપર વસ્ત્ર નહોતા, તો મહારાજે પોતે વસ્ત્ર પહેર્યું હતું ને, એ ઉતારીને એમને આપી દીધું છે. એ રણનો રસ્તો, મહારાજ એક ધોતીભર થયા છે, મહારાજના ચરણ પણ ઉઘાડા છે. કેવા દયાના સાગર આ સહજાનંદ દયાળુ છે. આપણે નિયમ ચેષ્ટામાં બોલીએ છીએ દરરોજ, કોઈને દુખ્યો રે, દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકળા થાય અનધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે, દેખી વાન જ વાળે. મહારાજ કોઈને દુખ્યો જોઈ અને મહારાજ જોઈ શકતા નહીં, અતિ આકળા મહારાજ થઈ જતા એનું દુઃખ ટાળવા માટે. અન્ન ધન વસ્ત્ર એને આપીને મહારાજ એનું એ દુખી હોય ને એનું મોઢું આમ હસતો મહારાજ કરે, એને હસતો જોવે ને ત્યારે મહારાજને આનંદ આવે. એટલે સ્વામીએ લખ્યું, દેખી વાન જ વાળે, એનો વાન વાન બદલાવી નાખે. એ ખિન્ન હોય ને, દુખી હોય, ઉદાસ હોય, એનું વાન બદલાવી નાખે, મહારાજ એને આપીને રાજી કરે. આવો મહારાજનો દયાળુ સ્વભાવ છે. અને એવા દયાના સાગર એવા ભગવાન એના આપણે ઉપાસક છીએ, ત્યારે આપણા હૃદયમાં પણ ભગવાને આપણને અનુકૂળતાઓ આપી હોય તો કોઈ દુખી હોય, જરૂરિયાતવાળા હોય, ભગવાનના નામથી એને મદદરૂપ થાવ, મહારાજ રાજી થાય. મહારાજે શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી કે દીનજનને વિશે દયાવાન થવું. આ રીતે મહારાજ પોતાનું વસ્ત્ર ઉતારીને આપી દીધું છે. લાલજી સુથારે જે ભાતું એમની પાસે હતું એ બધું મહારાજે અપાવી દીધું છે અને આગળ ચાલતા થયા છે. રસ્તામાં ચોર મળ્યા છે. મહારાજે તો એક ધોતી પહેરી છે, ચરણ પણ ઉઘાડા છે, એટલે ચોર તો એમને કંઈ પૂછે એમ નથી. પણ લાલજી સુથારને ઉભા રાખ્યા છે. બોકાનિયું વાળેલી હતી, ખબરદાર કહીને ઉભા રાખ્યા. લાલજી સુથારને બધું તપાઈશું. મહારાજ જરાક આગળ જઈ, મહારાજ જોઈને હસે છે. મહારાજ મંદ મંદ આ ચોરે લાલજી સુથારનું બધું વસ્ત્રો બધા તપાસ્યા, કઈ મળ્યું લઈ, ઉદાસ થઈને આમ ચાલવાની તૈયારી કરી, હાલતા થયા. એટલે મહારાજે કીધું, ઉભા રહો, તમે નવા ચોર લાગો છો. કેમ? એના પગરખામાં કોર્યું છે, તમે આ નવા ચોર લાગો છો. લાલજી ભગતે મહારાજને સામે જોયું, મહારાજ માથે ઉભા રહી મનમાં ચોર પાસે આવ્યા, બૂટ કઢાવ્યા, હગતળી નીચે જોયું, ત્યાં તો હોનાની કોરીઓ મળી, 12 કોરી મળી. જેને ભગવાનના દર્શન થયા એને લાભ મળ્યો. ચોર ચાલતા થયા. લાલજી ભગત કઈ બોલ્યા નથી, મારા મહારાજ જે કરતા હશે એ સારું કરતા હશે, એમની લીલા. આપણે હોય તો શું થાય? મહારાજ કચ્છ આ બાજુ આવ્યું, આપણે પાછા વળી આવે, કારણ કે ભાતું અપાવી દીધું, આમે માથે ઉભા રહીને કોરીઓ લૂંટાવી. પણ લાલજી ભગત કઈ બોલ્યા નથી. આગળ મહારાજ આગળ ચાલતા થયા. આગળ ચાલતા સામે એક પુરુષ મળ્યો છે, એ અતિ તૃષાતુર છે. બતકમાં હજી થોડું પાણી હતું. નિષ્કુળાનંદ સ્વામી પોતે જ લખે છે ભક્ત ચિંતામણીમાં, આવ્યો એક પુરુષ અકળ, તેણે જાય છું છે આવીને જળ, હતું પાસે પાણી પડી એક, તે પણ આપવું એવી છે ટેક. થોડું પાણી હતું છતાંય એમ હતું કે આ તૃષાતુર છે, તો એમને એને પાણી માંગ્યું. મહારાજ કે એમને આપી દો, પાણી પણ એમને પાઈ દીધું છે. ભક્ત ચિંતામણીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, આવ્યા સમુદ્ર સમીપે શ્યામ, પડી સાંજ રેવા નહીં ઠામ, લાગી પ્યાસ ને પીડાણા પ્રાણ, સુઈકો કંઠ ન બોલાય વાણ. સમુદ્ર કિનારે આવ્યા, સાંજ પડી ગઈ છે, શ્રીજી મહારાજને અતિ પ્યાસ લાગી છે, કંઠ સુકાઈ ગયો છે, બોલી શકાય નહીં એવી તૃષા છે. લાયગા કાંટાને કાકરાવળી, અતિ થાકમાં પડ્યા ઢળી. થાક ઘણો છે, કાંટા કાકરા લાગ્યા છે. મહારાજ થાકમાં પડી ગયા. થોડી વાર મહારાજ બેસી પાછા બેઠા થયા છે. એ દુઃખને ગણકાર્યું નથી. એ હમાહેલું ન ગણ્યું દુઃખ, ચાલો ચાલ શું કહે શ્રી મુખ. મહારાજે લાલજી ભક્તને કહ્યું છે, ચાલો આપણે. એ રણમાં ચાલવાનું ચાલુ કર્યું છે. સમુદ્ર આવી ગયેલો, સમુદ્રની ખાડી પાણીમાં ચાલવાનું છે. આજે તો સૂરજબારીનો એ પુલ છે, ત્યારે કચ્છમાં જવા માટે એ પાણીમાં રણમાં ચાલવું પડતું. એમ કહી ઉઠાય વિનાશ, એક સેવક છે પોતા પાસ. નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે, એટલે કહે છે કે મહારાજ ચાલતા થયા, એક સેવક એમની સાથે છે, એટલે નિષ્કુળાનંદ સ્વામી. તે તો પાયમો પીડાય પાર, પ્રાણ તજવા થયો તૈયાર. લાલજી સુથારને હવે તૃષા લાગી છે, એકદમ થાક લાગ્યો છે, કંઠ સુકાયો છે, જાણે હવે પ્રાણ નીકળી જશે. મહારાજને કહ્યું છે, મહારાજ હવે મારો પ્રાણ નહીં રહે. પડ્યો ઉષર જળમાં આપ, ઉસર જળ કહેતા એ સમુદ્રની ખાડીનું ખારું જળ, એમાં લાલજી સુથાર પડી ગયા છે. ચાલીને થાયકા છે, અતિ તરસ છે, થાક છે, બેસાય એવી તો જગ્યા નથી, ખારું પાણી છે, એના પગનું બેલેન્સ રહ્યું નહીં, અને લાલજી સુથાર એ ખારા પાણીમાં પડી ગયા છે. નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે, પડ્યો ઉષર જળ માયા પર, પ્યાસ ભૂખને સંતાપ કંઠે આવી રહ્યા જ્યારે પ્રાણ ત્યારે બોલિયા શ્યામ સુજાણ. લાલજી, સુથારના કંઠ પ્રાણ આવી ગયા છે, પાણીમાં ખારા પાણીમાં પડી ગયા છે. મહારાજે એ વખતે કહ્યું છે કે લાલજી ભગત, આ પાણી પીઓ, તમારી તૃષા છીપે. લાલજી ભગતથી બોલાણું નહીં હોય, સાન કરીને કીધું છે, મહારાજ આ સમુદ્રનું ખારું પાણી કેમ પીવું? કહે નાથ નથી ખારું નીર, પીવો જળ જે રહે શરીર. ત્યારે વિશ્વાસી દાસે તે પીધું, વાલે ગંગા જળ જેવું કીધું. મહારાજે કીધું, અહીંયા મીઠું પાણી હોય, તમે આ પાણી પીવો. લાલજી સુથારે તપાસ કરવા જરા ખોબો ભરીને મોઢામાં કોગળો કર્યો, ત્યાં તો મીઠું પાણી લાગ્યું. મીઠું પાણી મળ્યું, જીવમાં શરીરમાં જાણે જીવ આવ્યો. પોતાના ફાળિયાથી પાણી ગાળીને બતક ભેરી છે. પેલા મહારાજને પાણી પાયું છે, મહારાજને પણ એવી તૃષા લાગી હતી. લાલજી સુથારે એ પાણી પીધું. પોતાના ભક્ત માટે મહારાજે સમુદ્રનું ખારું પાણી એ મીઠું કર્યું છે, ગંગા જળ જેવું. ભગવાન દયાળુ છે અને સમર્થ છે, એ ખારા પાણીને મીઠું કરે. હરિલીલામૃતમાં લખ્યું છે આ પ્રસંગે, મહાસમરથ શ્રી હરિરાય, તે તો જેમ કરે તેમ થાય, લોહીનું દૂધ માતાના સ્તનમાં એની ઈચ્છાથી થાય ભુવનમાં. લોહીમાંથી દૂધ બને, ભગવાન એવા સમર્થ છે કે માના શરીરમાં લોહી હોય છે, એ લોહીમાંથી દૂધ બનાવે છે. ગાય ભેંસ એના શરીરમાં પણ હાડ માંસનું જ લોહીનું શરીર છે, એમાંથી કેવું દૂધ એ ભગવાન બનાવે છે. તો લોહીમાંથી દૂધ બનાવનારો એ ભગવાન, એ ખારા પાણીને મીઠું બનાવે, એમાં શું આશ્ચર્ય. હરિ ઈચ્છા કરે મન માયા, અતિ ઝેરનું અમૃત થાય, એવી છે તેની ઈશ્વરતાય, નથી તે માહી કાંઈ નવાય. ભગવાન ઝેરનું અમૃત બનાવે. પ્રહલાદને હિરણ્યકશિપુ ઝેર પાય, મીરાને ઝેર આપે, તો ભગવાન એનું અમૃત બનાવે. ઝેરનું અમૃત ભગવાન બનાવે છે. આજે આ લાલજી સુથાર માટે શ્રીજી મહારાજે ખારા પાણીને મીઠું ગંગા જળ જેવું કર્યું છે. લાલજી સુથારે થોડું આગળ, મહારાજ આગળ ચાલ્યા, લાલજી સુથાર ચાલ્યા, વળી મનમાં થયું કાં તો ખારો સમુદ્ર, પાછું ત્યાં આવીને જરા કોગળો કર્યો, ત્યાં તો ખારું દૂધવા જેવું પાણી. મનમાં થયું મહારાજે મારે માટે મીઠું પાણી બનાવ્યું. અને ભગવાન ખારા સમુદ્રનું મીઠું પાણી આપણે માટે પણ બનાવે છે. હમણાં તો સરકારે કચ્છમાં બહુ મોટો પ્લાન્ટ નાખ્યો છે કે દરરોજ આટલા કરોડ લીટર મીઠું પાણી થશે, પણ એમાં કરોડો રૂપિયાના ખર્ચા પછી મીઠું પાણી થાય. અને ભગવાન કેવું મીઠું પાણી બનાવે છે, અખારા સમુદ્રની વરાળ થાય, આકાશમાં જાય અને ભગવાન એનું કેવું અમૃત જેવું મીઠું પાણી વરસાવે છે. અમૃત જેવા અમથા પાણી દિન બંધુના દાન જોને. કેવું મીઠું પાણી વરસે, વૈજ્ઞાનિકો એમ કે સારામાં સારું પાણી કયો તો આકાશમાંથી જે આવે એ મીઠું પાણી. આ ભગવાનની ફેક્ટરી કેવી, ખારા પાણીને વળી પાછી ઉપર લઈ જાય ને એવું મીઠું વરસાવે. ભગવાન આપણે માટે એ પાણી પીએ ને ત્યારે ભગવાન યાદ આવવા જોઈએ. જે પાણી વિના આપણું જીવન શક્ય નથી એવું મીઠું પાણી ભગવાન મફતમાં આપે છે. કેવા વરસાદ વરસાવે, આકાશમાં કાંઈ ન હોય, થોડી વારમાં એવા વાદળા થઈ જાય અને એવો વરસાદ આવે કે બધે પાણી પાણી થઈ જાય. એ ભગવાન વરસાવે છે. નાળિયેરમાં કેવું મીઠું પાણી, અને અત્યારે તો આ શિયાળાના ટાઈમમાં શેરડીનો રસ હોય, શેરડીના રસ કેટલો મીઠો ભગવાને બનાવ્યો જુઓ. નહીતર ધૂળમાં થાય મોળું પાણી પાવાનું, ને એમાં શેરડીમાં કેવી મીઠાશ. કેવા ફળ ફૂલ ભગવાને ધૂળમાંથી બનાવ્યા, કોને માટે, આપણે માટે. જો કેળા હોય ને ભગવાનનો બનાવેલો શીરો, એર ટાઈટ પેકિંગ. કેવું પેકિંગ ભગવાનનો બનાવેલો શીરો, ઘી વિનાનો, અને પાછું પોષણ આપે મીઠો સરસ. કેવા ફળ ફૂલ ભગવાને બનાવ્યા ધૂળમાંથી. આ બનાવનારો જે ભગવાન, એ પોતે જ્યારે પૃથ્વી ઉપર પધાર્યા હોય અને એ સંકલ્પ કરે અને ખારું પાણી મીઠું થાય, એમાં કઈ આશ્ચર્યની વાત છે. શ્રીજી મહારાજે આ પોતાના ભક્ત માટે સમુદ્રનું ખારું પાણી એ ગંગા જળ જેવું કર્યું છે, લાલજી સુથારને પાયું છે. આગળ રાત્રિનો સમય છે, એ ભીના રણમાં ચાલ્યા જાય છે. એમાં એક કોઈ પુરુષ આવ્યા, નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, એહ સમે પુરુષય લોકી ગયા મોહન મુખ વિલોકી. આકાશ માર્ગે એક પુરુષ આવ્યા, બહુ મોટું શરીર. મહારાજ જ્યાં ચાલ્યા જતા હતા ત્યાં આવી મહારાજને પ્રણામ કરી દર્શન કરી ને પાછા આકાશમાં ચાલ્યા ગયા. વળી થોડે આગળ ચાલ્યા ત્યાં એક બીજા પુરુષ મહાપુરુષ આવ્યા, એટલે મહારાજે એમને પ્રણામ કર્યા છે. મહારાજે વંદન કર્યા અને એ મહાપુરુષ એમણે એ પણ વંદન કરી અને જતા રહ્યા. આગળ જતા આગળ જતા રણ પૂરું થયું છે અને એક નાનું એવું તળાવ આવ્યું છે. રણ ઉતરીને ગયા પાર, નાનું આવ્યું તળાવ તે ઠાર, લીધો બાવળ હેઠે વિરામ, સોળે તાણી સુતા ઘન શ્યામ. રણ પૂરું થયું, નાનું એવું તળાવ છે, તળાવ કિનારે બાવળનું ઝાડવું છે. વહેલી સવાર છે, આખી રાત્રિ ચાલ્યા છે, આગલો દિવસ ચાલ્યા છે, એકદમ મહારાજ થાયકા છે. બાવળને નીચે સોડ તાણીને સૂઈ ગયા. પોતાનું ઉપરનું વસ્ત્ર હતું એ તો પેલા ભિક્ષુકને આપી દીધું હતું. જાણે વર્ણીનો જ વેશ હોય એમ એક ધોતી મહારાજે ધારણ કરી હતી. લાલજી સુથારનો ખેસ લીધો હશે. મહારાજ એ ખેસની સોડ તાણી અને સુતા. થાકમાં એકદમ ઊંઘ આવી ગઈ છે. લાલજી સુથાર પણ થોડી વાર સૂઈ ગયા છે. સવાર થયું છે, મહારાજ જાગ્યા છે, સૂર્યનારાયણ પણ ઉગ્યા છે. મહારાજ બેઠા થયાને લાલજી સુથારે જોયું મહારાજના વાંસામાં પેલા બાવળ હેઠે કાંટા પડ્યા હોય, એના છોડિયા પડ્યા હોય, પાંદડા પડ્યા હોય, મહારાજના વાંસામાં એના વળ પડી ગયેલા. લાલજી સુથારે વાંસો ખંખેરો છે. તળાવમાં સ્નાન કર્યું, સ્નાન કરીને બેઠા. મહારાજ થોડા પ્રસન્ન હતા એટલે લાલજી સુથારે પૂછ્યું કે મહારાજ, આપણે રણમાં ચાલ્યા આવતા હતા ત્યારે એક પુરુષ આવ્યા, તમને પ્રણામ કર્યા, એ કોણ હતું? મહારાજે કીધું, એ તો અમારા મુક્ત હતા, સંત દાસજી હતા, ને મારા દર્શને આવ્યા હતા. અને મહારાજ બીજા એક મહાપુરુષ મળ્યા એને આપે પ્રણામ કર્યા. મહારાજ કે રામાનંદ સ્વામી હતા. બીજા ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ આ બધી વાત લખી છે. મહારાજ લાલજી સુથારને કહે છે, બીજા પુરુષાયા લૌકિક, ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી આ પ્રસંગો લખ્યા છે. મહારાજે એમને વાત કરી લાલજી સુથારને, બીજા પુરુષાયા લૌકિક બહુ આવે જાય આહી નિત્ય સહુ. મહારાજ કે બીજા પુરુષો પણ અમારા દર્શન કરવા માટે આવે છે અને જાય છે, આવું તો બને છે. લાલજી સુથારને એકદમ આશ્ચર્ય થયું છે. ત્યાંથી આગળ ચાલતા થયા છે. અરણ્યમાં આગળ ચાલ્યા, એક તળાવ આવ્યું છે. મહારાજ એકદમ થાકી ગયા છે. મહારાજ બેસી ગયા વૃક્ષ નીચે. મહારાજે કીધું છે, લાલજી ભગત, હવે અમે એકદમ થાકી ગયા છીએ, હવે ચલાશે નહીં. અમારા પગ દાબો ને તો થોડી કળતર ઉતરે. મહારાજ સૂઈ ગયા. લાલજી સુથાર મહારાજના પગ દાબવા માંડ્યા છે. પગ દાબતા દાબતા મહારાજના ચરણ તળા દાબે છે. તો મહારાજના ચરણમાં જોયું તો કાંટા લાગ્યા હતા. મહારાજે થોડી વાર ચરણ સેવા કરી, થયું મહારાજના ચરણમાં કાંટા લાગ્યા છે, મહારાજને ચાલવામાં બહુ કષ્ટ પડતું હશે. ઉગાડે ચરણે મહારાજ ચાલ્યા છે ને, રણ હોય એમાં પવનની સુડો ઉડી હોય, એ પાછી ડટાઈ ગઈ હોય, એમાં અંધારામાં ચાલ્યા હોય એટલે એ સુડો ચરણમાં લાગી હોય. લાલજી સુથાર તળાવ પાસે જઈ પોતાનો ખેસ એમાં બોળી પાછા આવી અને પોતાના ખોળામાં મહારાજના ચરણ લીધા છે. ખેસને ભીના કપડાથી આમ લુયા, ચરણને લુયા છે. પોતાની પાસે જે ચીપીઓ અને કાંટો કાઢવાનો પેલો ચીપીઓ હતો, સાધન હોય, મહારાજના ચરણમાંથી કાંટા કાઢ્યા છે. સાથે મહારાજના ચરણમાં 16 ચિહ્ન જોયા. લાલજી સુથારને મહારાજનો નિશ્ચય થયો તો એ નિશ્ચયમાં દ્રઢતા થઈ છે કે મહારાજના ચરણમાં 16 ચિહ્ન છે. નિરખી નિરખી દર્શન કર્યા છે, કાંટાઓ કાઢ્યા છે. આપણે પણ ક્યારેક આ ચરિત્રને સંભાળવું, મહારાજના ચરણ આપણા ખોળામાં લઈ અને દર્શન કરવા. પ્રભુ પદમાં કાટા હતા વાયગા, ભક્ત લાલજી કાઢવા લાયગા, સોળે ચિહ્ન ચરણ માં નિહાળી, સ્નેહ રાખા અંતર માં સંભારી. કાટા કાઢીને મહારાજ નામ સોળે ચિહ્ન અંતરમાં ધારી લીધા લાલજી સુથારે. નિજ મસ્તકે ચરણ ચઢાવ્યા, લાલજી સુથારને આ સેવાનો લાભ મળ્યો હતો. સેવા કરતા કરતા મહારાજના ચરણ પોતાના મસ્તક ઉપર ચઢાવ્યા છે, માથું મહારાજના ચરણમાં મડાડ્યું છે, ચરણ રજ લીધી છે. વળી છાતીની સાથ દબાવ્યા, ખોળામાં ચરણ હતા એટલે મહારાજના ચરણમાં ચરણને છાતીમાં લઈને દબાવ્યા છે. વધવા ઉદ્ધવી સંપ્રદાય, એવા કષ્ટ સહે હરિરાય. આ ઉદ્ધવ સંપ્રદાયનો વિસ્તાર કરવા માટે, આપણા જેવા ઘણા જીવોનું કલ્યાણ કરવા માટે મહારાજ આ કષ્ટ સહન કરે છે. ઉઘાડે ચરણે ભૂખા તરસા રાત્રે ચાલે છે, ચરણમાં કાંટા લાગે છે. આપણે મહારાજના ચરણારવિંદનું ધ્યાન કરીએ ને, સોળ ચિહ્ન સંભાળતા હોય ત્યારે સાથે સાથે ક્યારેક યાદ કરવું કે આ ચરણમાં મહારાજને કાંટા લાગ્યા છે. આપણા કલ્યાણ માટે, આ સત્સંગ વધારવા માટે મહારાજે આવો શ્રમ કર્યો છે, કષ્ટ સહન કર્યું છે, આપણી ઉપર ભગવાને દયા કરી છે, આપને પહેરવા માટે સારા સારા બૂટ વગેરે આપ્યા છે. એ સત્સંગમાં ફરવા જાય તો એ સારી ગાડીઓ, હે, ગાડીમાં બેસીને જવાનું છે. ભગવાને સાધન સગવડતા અનુકૂળતાઓ આપી છે, એનો ઉપયોગ મહારાજ રાજી થાય એમ જીવને અભયદાન આપવા માટે કરવો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યારે બીમાર પડ્યા, કોઈ રોગ પકડાય નહીં, ડોક્ટરોએ બહુ બધા નિદાન કર્યા, આખરે ડોક્ટરો એ નિષ્કર્ષ ઉપર આવ્યા કે આ મહાપુરુષે એના શરીર પાસેથી એટલું કામ લીધું છે કે શરીર ઘસાઈ ગયું છે, બીજો કોઈ રોગ નથી. સ્વામી એવું કહેતા કે મહારાજે નંદ સંતોએ કેટલા દાખલા કરીને આ સત્સંગનો બગીચો બનાવ્યો છે, આપણે એને પાણી પાવાનું છે તો એ રાજી થાય. એ સંતોએ કેટલા દાખલા કર્યા, મહારાજ સ્વયં કેટલો દાખલો કરે છે, એને પાણી પાઈએ ને તો મહારાજ રાજી થાય બસ. અને એ જ ભાવનાથી આ સત્સંગના બગીચાને પાણી પાવા માટે, ઘણા જીવોને મહારાજને ઓળખાવવા માટે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જીવનભર સેવા પ્રવૃત્તિઓ કરી, ગુરુકુલની સ્થાપના કરી. આપણને આ મહારાજ ઓળખાણા છે તો એ ભગવાનને ઓળખાવવામાં આપણે મદદરૂપ બનીએ તો મહારાજ આપણી ઉપર રાજી થાય. શ્રીજી મહારાજના ચરણારવિંદનું ધ્યાન કરીએ, સોળ ચિહ્નને સંભાળીએ ને ત્યારે સાથે સાથે મહારાજના ચરણમાં કાંટા લાગ્યા છે એને પણ યાદ કરવું. મહારાજે આપણા જેવા જીવોના કલ્યાણને માટે આગળ ચાલતા થયા છે. ચાલતા ચાલતા એ તળાવને કિનારે મહારાજ જ્યાં બેઠા હતા એ તળાવ કિનારે બે સ્ત્રીઓ બેઠી હતી. મહારાજે એમને સમાધિ કરાવી છે, મહારાજના દર્શન કરી અને એને સમાધિ થઈ ગઈ છે. શ્રી મહારાજ ચાલતા થયા એટલે એમને સમાધિમાંથી જગાડ્યા. વગે આગળ ચાલતા રસ્તામાં બે બાળકો ચાલ્યા જતા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણમાં આ બધી વાત લખી છે. બે બાળકો આગળ ચાલ્યા જતા હતા, એ એવું બોલ્યા કે જો આ ભગવાન જાય છે. બાળકો એવું બોલ્યા, લાલજી સુથાર આ બધું જોતા જાય છે, એના હૃદયમાં અહોભાવ થતો જાય છે. આ રીતે ચાલતા ચાલતા આધોઈ ગામની ભાગોળે પહોંચ્યા છે. આધોઈમાં ગામથી બહાર શિવજીનું મંદિર છે. ગામથી થોડે દૂર નદી કિનારે આ શિવાલય છે, બહુ પુરાણું તીર્થ છે. ક્યારેક આધોઈ દર્શન કરવા જવાનું થાય ત્યારે જરૂર આ સ્થાનના દર્શન કરવા માટે જવું, એ પ્રસાદીનું સ્થાન છે જ્યાં લાલજી સુથારને દીક્ષા આપી છે. મહારાજે લાલજી ભગતને કીધું છે, ભગત ભૂખ બહુ લાગી છે, તમે ભિક્ષા માગી લાવો. અરે મહારાજ, આ મારા સસરાનું ગામ છે, અહીંયા તો સૌ મને ઓળખે, ભિક્ષા માગવા કેમ જવું? મહારાજે કહ્યું, તમને કોઈ ઓળખે નહીં એવા કરી દઈએ તો? એટલે તમને સાધુની દીક્ષા આપીએ? અરે મહારાજ, તો બહુ સારું. પળનો પણ વિચાર કર્યા વિના લાલજી સુથાર તો રાહ જોતા હતા. રામાનંદ સ્વામીએ કહ્યું હતું કે સમય થશે ને ત્યારે બોલાવી લેશું. આજે શ્રીજી મહારાજને ગુરુનો સંકલ્પ પૂર્ણ કરવો છે અને આ લાલજી ભક્ત પાસે આ સત્સંગની ખૂબ સેવાઓ કરાવવી છે. મહારાજે કહ્યું તો કુંભારને ત્યાંથી ગેરું લઈ આવો. ગેરું લઈ આવ્યા. લાલજી ભગતે જે ખેસ હતો એ ખેસને ગેરુંથી રેંગો છે, એનો એક કટકો કરી અને એની કોપીન બનાવરાવી છે. લાલજી સુથારે કોપીન ધારણ કરી અને એનો એક ભાગ કાપી અને મહારાજે થોડી જગ્યા કરી અને ગળામાં પહેરાવ્યો ખેસ અને એને શરીરને વીંટી દીધો. અલ્ફી અલ્ફી થઈ ગઈ. મહારાજે કાનમાં મંત્ર આપ્યો છે કે આજથી તમારું નામ હવે નિષ્કુળાનંદ અને જાઓ, તમે હવે ભિક્ષા માગી લાવો. મહારાજે લાલજી સુથારને દીક્ષા આપી અને નિષ્કુળાનંદ સ્વામી બનાવ્યા છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ એક જ કડીમાં પ્રસંગ કહ્યો છે. હવે પરમહંસ દશાગ્રહો સીધ દુઃખ ના દરિયામાં વહો, એમ કહી મુનિ દશા દીધી, પોતે કચ્છ જાવા ઈચ્છા કીધી. મહારાજે દીક્ષા આપીને નિષ્કુળાનંદ સ્વામી બનાવ્યા. આ તો પુરુષોત્તમ નારાયણ હોય ત્યાં જ આવું બને કે પળ વારના વિચાર કર્યા વિના દીક્ષા ગ્રહણ કરી લે. અને મહારાજે દીક્ષા આપીને મહારાજે દર્શન કર્યા, હૈસા જરા કલ્પી પહેરાવી, ભગવો અને પાછું ખેસનું કાણું કરીને આમ વીટું હોય, અલફી જેવું લાગે, એ કેવું લાગે બધું? મહારાજ જરાક હૈસા હતા તો મૂછું રહી ગઈ હતી. લાલજી સુતારના જે વસ્ત્રો પહેર્યા હતા ને એના ખિસ્સામાં કડું અને ચકમક હોય, મહારાજે હાથમાં લીધા. જૂના સમયમાં લાઇટર નહોતા, દિવાસળી નહોતી, ત્યારે આ કડું અને ચકમક એનાથી અગ્નિ પ્રગટાવતા. રસોઈ બનાવવી હોય તો ઘરમાં જે આગમણ હોય એમાં દેવતા ભારી રાખ્યો હોય માથે રાખ રાખીને, વળી ચૂલો પ્રગટાવો હોય એટલે ફૂંક મારીને પાછો દેવતા પ્રગટાવે, અને ઠરી જાય તો બીજા ઘરે લેવા જવું પડે. અને કાં કડું ને ચકમક હોય એટલે લોખંડનું કડું હોય, ચકમક સફેદ પથ્થર થાય છે, એને આમ ટચકો આમ મારે એટલે તણખા જરે, અને ત્યાં વ્હાઈટ એટલે સુતરાઉ દોરાની એવી એકદમ મુલાયમ વ્હાઈટ બનાવેલી હોય રૂ જેવું, અને આમ કરે તણખો એ વ્હાઈટ ઉપર જાય એટલે વ્હાઈટ જગી જાય, અને પછી એમાંથી અગ્નિ પ્રગટાવે. એટલે મહારાજે કડું ચકમક હાથમાં લઈ અને આમ ટચ ટચ કરી અને વ્હાઈટ હળગાવી અને મુઈસે અડાડતા જાય અને પાછા ઠારતા જાય, વળી મુઈસે અડાડતા જાય ઠારતા જાય, આવી રીતે મુઈછું કાઢી નાખી અને નિષ્કુળાનંદ સ્વામી બનાવ્યા. કેવો વૈરાગ્ય એ નિષ્કુળાનંદ સ્વામીનો! મહામુક્ત સમર્થ ગણાય બીજાથી એવું કામ ન થાય, જેમ થુકત જે જીભ પરથી તેમ સંસાર ત્યાય ગો અંતરથી. જીભ ઉપર થૂકવો એને આમ ત્યાગ કરતા કઈ વાર લાગે? એમ સંસારને છોડી દીધો. એ તો જ્યાં આવા પુરુષોત્તમ નારાયણ હોય ત્યાં જ આવું બને. આ મહારાજની કેવી લીલાઓ છે! આ રીતે લાલજી સુતારને દીક્ષા આપી, લાલજીમાંથી નિષ્કુળાનંદ સ્વામી બનાવ્યા છે, ને હવે મહારાજ એમને ભિક્ષા લેવા માટે એમ કહે છે કે તમારા સસરાની ઘરે જ અને તમારા પત્ની એમના હાથે જ રોટલો લઈ આવો અને કરો ભરથરી જેવું. મહારાજને આજ્ઞા થઈ અને નિષ્કુળાનંદ સ્વામી જોડી લઈ અને ભિક્ષા માગવા જાય છે. એ આગળની પાવનકારી કથાઓ આપણે આવતીકાલની કથામાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.